श्री पद्म पुराण उत्तरखंड अध्याय 98 भगवान विष्णु नो महिमा तेमनी भक्ति ना भेद तथा अष्टाक्षर मंत्र नु स्वरूप तथा अर्थ निरूपण। राजा दिलीपे कह्यु, हे भगवान, हरि भक्तिमय अमृत थी पूर्ण तमारा वचनों ने सांभळवाथी मने तृप्ति थती नथी, वधारे ने वधारे सांभळवानी इच्छा थाय छे। તેથી આ વિષયમાં જેટલી વાતો હોય બધી કહો। હે મુનિશ્રેષ્ઠ, આ ભયાનક સંસારરૂપી વનમાં આધ્યાત્મિક વગેરે ત્રણેય તાપોના દાવાનળની મહાજ્વાળાથી સંતપ્ત થયેલા મનુષ્યને માટે શ્રી હરિભક્તિમય અમૃતના સમુદ્રને છોડીને બીજો કયો આશ્રય હોઈ શકે છે? હે મહામુનિ, મુનિઓ જેમની સદા ઉપાસના કરે છે તે પરમાત્માની ભક્તિના વિભિન્ન રૂપોને મને વિસ્તારથી કહો। વશિષ્ઠજીએ કહ્યું, હે રાજેન્દ્ર, તમારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે। આ મનુષ્યને સંસાર સાગરથી પાર ઉતારનારા છે। ભગવાન વિષ્ણુની ભક્તિ નિત્ય સુખ આપનારી છે। પ્રાચીન કાળમાં કૈલાસ પર્વતના શિખર પર ભગવતી પાર્વતીજીએ લોકપૂજિત ભગવાન શંકરને આ જ પ્રશ્ન પૂછ્યો હતો। પાર્વતીજી બોલ્યા, હે દેવદેવ, હે ત્રિપુરાસુરને મારનારા મહાદેવ, હે સુરેશ્વર, મને વિષ્ણુ ભક્તિનો ઉપદેશ કરો જે બધા પ્રાણીઓને મુક્તિ આપનારી છે। મહાદેવજીએ કહ્યું, સર્વના હિતેશી મહાદેવી, તમને સાધુવાદ। તમે જે ભગવાન લક્ષ્મીપતિના ઉત્તમ મહાત્મ્ય વિશે પ્રશ્ન પૂછો છો એ બહુ જ ઉત્તમ છે। હે પાર્વતી, તમે ધન્ય છો, પુણ્યાત્મા છો અને ભગવાન વિષ્ણુની ભક્ત છો। તમારું કલ્યાણ થાઓ, હું તમારા શીલ રૂપ અને ગુણોથી સદા સંતુષ્ટ રહું છું। હે ગિરિજી, હું ઉત્તમ ભગવદ્ ભક્તિ ભગવાન વિષ્ણુના સ્વરૂપ તથા તેમના મંત્રોના વિધાનનું વર્ણન કરું છું। સાંભળો, ભગવાન નારાયણ જ પરમાર્થ તત્વ છે। તે જ વિષ્ણુ, વાસુદેવ, સનાતન, પરમાત્મા, પરબ્રહ્મ, પરમ જ્યોતિ, પરાત્પર, અચ્યુત, પુરુષ, કૃષ્ણ, શાશ્વત, શિવ, ઈશ્વર, નિત્ય, સર્વગત, સ્થાણુ, રુદ્ર, સાક્ષી, પ્રજાપતિ, યજ્ઞ, સાક્ષાત, યજ્ઞપતિ, બ્રહ્મણસ્પતિ, હિરણ્યગર્ભ, સવિતા, લોકકર્તા, લોકપાલક અને વિભુ વગેરે નામોથી પ્રસિદ્ધ છે। તે ભગવાન વિષ્ણુ લક્ષરના વાચ્ય, લક્ષ્મીથી સંપન્ન, લીલાના સ્વામી તથા સૌના પ્રભુ છે। અન્નથી જેમની ઉત્પત્તિ થાય છે તે જીવ સમુદાયના તથા અમૃત તત્વ મોક્ષના પણ સ્વામી છે। તે વિશ્વાત્મા સહસ્ત્રો મસ્તકોવાળા, સહસ્ત્રો નેત્રોવાળા અને સહસ્ત્રો ચરણોવાળા છે। તેમનો કદી અંત થતો નથી, તેથી તેઓ અનંત કહેવાય છે। લક્ષ્મીના પતિ હોવાથી શ્રીપતિ નામ ધારણ કરે છે। યોગીઓ તેમનામાં રમણ કરે છે, તેથી તેમનું નામ રામ છે। તેઓ સમસ્ત ગુણોને ધારણ કરે છે, છતાં નિર્ગુણ છે, મહાન છે। તે સમસ્ત લોકોના ઈશ્વર, શ્રીમાન, સર્વજ્ઞ તથા સર્વ બાજુ મુખવાળા છે। હે પાર્વતી, તે લોકપ્રધાન જગદીશ્વર ભગવાન વાસુદેવના મહાત્મયનું હું યથાશક્તિ વર્ણન કરીશ। વાસ્તવમાં તો હું બ્રહ્માજી તથા સંપૂર્ણ દેવતા મળીને પણ તેમના સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી। સંપૂર્ણ ઉપનિષદોમાં ભગવાનના મહિમાનું જ પ્રતિપાદન છે તથા વેદાંતમાં તેમને પરમાર્થ તત્વ કહ્યું છે। હવે હું ભગવાનની ઉપાસનાના અલગ અલગ ભેદ કહું છું, સાંભળો। ભગવાનના અર્ચન, તેમના મંત્રોના જપ, સ્વરૂપનું ધ્યાન, નામોનું સ્મરણ, કીર્તન, શ્રવણ, વંદન, ચરણ સેવન, ચરણોદક સેવન, તેમનો પ્રસાદ ગ્રહણ કરવો, ભગવદ્ ભક્તોની સેવા, દ્વાદશી વ્રતનું પાલન તથા તુલસીનું વૃક્ષ લગાડવું, આ બધી દેવાધિદેવ ભગવાન વિષ્ણુની ભક્તિ છે, જે ભવબંધનથી છુટકારો અપાવનારી છે। સંપૂર્ણ દેવતાઓ તથા મારે માટે પણ પુરુષોત્તમ શ્રી હરિ જ પૂજનીય છે। બ્રાહ્મણોને માટે તો તેઓ વિશેષ રૂપે પૂજ્ય છે, તેથી બ્રાહ્મણોએ દરરોજ વિધિપૂર્વક શ્રી હરિનું પૂજન કરવું જોઈએ। શ્રેષ્ઠ દ્વિજોએ અષ્ટાક્ષર મંત્રનો અભ્યાસ કરવો જોઈએ। પ્રણવની સાથે જ તે મંત્ર અષ્ટાક્ષર કહ્યો છે। મંત્ર છે, ઓમ નમો નારાયણાય। આ પ્રમાણે આ મંત્રને અષ્ટાક્ષર જાણવો જોઈએ. એ બધા મનોરથોની સિદ્ધિ અને સર્વ દુઃખોનો નાશ કરનાર છે. એને સર્વ મંત્ર સ્વરૂપ અને શુભકારી માનવામાં આવ્યો છે. આ મંત્રના ઋષિ અને દેવતા લક્ષ્મીપતિ ભગવાન નારાયણ જ છે. છંદ દેવી ગાયત્રી છે. દેવી કહેતા દેવી એકમ આ પિંગલ સૂત્ર અનુસાર એક અક્ષરનો અથવા આઠ અક્ષરોના એક પદનો છંદ દેવી ગાયત્રી છે. પહેલી વ્યાખ્યા પ્રમાણે પ્રણવને અને બીજી વ્યાખ્યા અનુસાર અષ્ટાક્ષર મંત્રને દેવી ગાયત્રી છંદની અંતર્ગત માનવામાં આવ્યો છે. આ દેવી ગાયત્રીને એકાક્ષરા અથવા એક પદા ગાયત્રી પણ કહે છે. ચોવીસ અક્ષરોની જે પ્રસિદ્ધ ગાયત્રી છે તે આઠ આઠ અક્ષરોના ત્રણ પદોથી યુક્ત હોવાથી ત્રિપદા ગાયત્રી કહેવાય છે. એટલે છંદ દેવી ગાયત્રી છે. પ્રણવને આનું બીજ કહ્યો છે. ભગવાનથી કદી વિલગ્ન થનારી ભગવતી લક્ષ્મીને જ વિદ્વાન પુરુષ આ મંત્રની શક્તિ કહે છે. આ મંત્રનો પહેલો પદ ઓમ, બીજો પદ નમઃ અને ત્રીજો પદ નારાયણાય છે. આ પ્રમાણે આ ત્રણ પદોનો મંત્ર છે. પ્રણવમાં ત્રણ અક્ષર છે, અકાર ઉકાર તથા મકાર. પ્રણવને ત્રણ વેદોનું સ્વરૂપ બતાવવામાં આવ્યો છે. એ બ્રહ્માનું નિવાસ સ્થાન છે. અકારથી ભગવાન વિષ્ણુનું અને ઉકારથી ભગવતી લક્ષ્મીનું પ્રતિપાદન થાય છે. મકારથી તે બંનેના દાસ એવા જીવાત્માનું કથન છે, જે પચીસમું તત્વ છે. દસ ઇન્દ્રિયો, પાંચ ભૂત, પાંચ ઇન્દ્રિયોના વિષય, મન, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ આ ચોવીસ તત્વ છે. એમનો સાક્ષી ચેતન પચીસમું તત્વ છે. કોઈ કોઈના મતે ઉકાર અવધારણ વાચી છે. આ પક્ષમાં પણ શ્રી તત્વનું પ્રતિપાદન ઉકાર દ્વારા જ કરવામાં આવે છે. જેમ સૂર્યની પ્રભા સૂર્યથી કદી અલગ હોતી નથી, તે જ પ્રમાણે ભગવતી લક્ષ્મી શ્રી વિષ્ણુથી નિત્ય સંયુક્ત રહે છે. અકારથી જેમનો બોધ કરાવવામાં આવે છે તે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ કારણના પણ કારણ છે, સંપૂર્ણ જીવાત્માઓના પ્રધાન અંગી છે, જગતના બીજ છે અને પરમ પુરુષ છે. તેઓ જગતના કર્તા, પાલક, ઈશ્વર અને લોકોના અને લોકના બંધુ બાંધવ છે, તથા તેમની મનોરમા પત્ની લક્ષ્મી સંપૂર્ણ જગતના માતા, અધીશ્વરી અને આધાર શક્તિ છે. તેઓ નિત્ય છે અને કદી શ્રી વિષ્ણુથી વિલગ થતા નથી. ઉકારથી તેમના તત્વનો બોધ કરાવવામાં આવે છે. મકારથી એ બંનેના દાસ જીવાત્માનું કથન છે, જેને વિદ્વાન પુરુષ ક્ષેત્રજ્ઞ કહે છે. તે જ્ઞાનનો આશ્રય અને જ્ઞાનરૂપી ગુણથી યુક્ત છે. તેને ચિત્ત અને પ્રકૃતિથી પર માનવામાં આવ્યો છે. તે અજન્મા, નિર્વિકાર, એકરૂપ સ્વરૂપનો ભાગી, અણુ, નિત્ય, અવ્યાપક, ચિદાનંદ સ્વરૂપ, અહમ પદનો અર્થ અવિનાશી, ક્ષેત્ર શરીરનો અધિષ્ઠાતા, ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરનાર, સનાતન, જેને બાળી કાપી ગળાવી અને સુકાવી ન શકાનારા તથા અવિનાશી છે, એવા ગુણોથી યુક્ત તે જીવાત્મા છે. તે સદા પરમાત્માનો અંગભૂત છે. તે માત્ર શ્રી હરિનો જ દાસ છે, બીજા કોઈનો નહીં. આ પ્રમાણે મધ્યમ અક્ષર ઉકાર દ્વારા જીવના દાસભાવનો જ નિશ્ચય અવધારણા કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રણવનો અર્થ જાણવો જોઈએ. પ્રણવનો અર્થ સ્પષ્ટ થઈ ગયા પછી મંત્ર દ્વારા પરમાત્માના દાસભૂત જીવની પરતંત્રતા જ સિદ્ધ થાય છે. તે કદી સ્વતંત્ર હોતો નથી. તેથી પોતાની સ્વતંત્રતાના મહાન અહંકારને મનથી દૂર કરી દેવો જોઈએ. અહંકાર બુદ્ધિથી જે કર્મ કરવામાં આવે છે તેનો પણ નિષેધ છે. મનસ એટલે મન શબ્દમાં જે મકાર છે તે અહંકારનો વાચક છે અને નકાર તેનો નિષેધ કરનારો છે. તેથી મનથી જ જીવને માટે અહંકાર ત્યાગની પ્રેરણા મળે છે. અહંકારથી યુક્ત મનુષ્યને સહેજ પણ સુખ મળતું નથી. જેનું ચિત્ત અહંકારથી મોહિત છે તે ઘોર અંધકારથી પૂર્ણ નરકમાં પડે છે. તેથી મન દ્વારા ક્ષેત્રજ્ઞ સ્વતંત્રતાનો નિષેધ કરવામાં આવ્યો છે. તે તો ભગવાનને જ આધીન છે. ભગવાનને આધીન જ તેનું જીવન છે. તેથી ચેતન જીવાત્મા કોઈ સાધનનો સ્વતંત્ર કરતા નથી. ઈશ્વરના સંકલ્પથી જ ચરાચર જગત પોતપોતાના વ્યાપારમાં વ્યસ્ત છે. તેથી જીવે પોતાના સામર્થ્ય પર નિર્ભર રહેવાનું છોડી દેવું. ઈશ્વરના સામર્થ્યથી તેને માટે કશું જ દુર્લભ નથી. પોતાનો સંપૂર્ણ ભાર ભગવાન લક્ષ્મીપતિને સોંપીને તેમની આરાધનામાં આરાધનાના જ કર્મ કરવા. શ્રી હરિ પરમાત્મા છે, હું સદા તેમનો દાસ બની રહું. આવા ભાવથી સ્વેચ્છાપૂર્વક પોતાના આત્માને ઈશ્વરની સેવામાં લગાવવો જોઈએ. આ પ્રમાણે મન દ્વારા અહંતા મમતાનો ત્યાગ કરવો ઉચિત છે. દેહમાં જે અહમ બુદ્ધિ થાય છે તે જ સંસાર બંધનનું મૂળ કારણ છે, તે જ કર્મોના બંધનમાં નાખે છે. તેથી વિદ્વાન પુરુષે અહંકારનો ત્યાગ કરી દેવો જોઈએ. અહીં મૂળમાં મનસ શબ્દનો પાઠ હોવાથી મનનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ પ્રકરણ જોતા લાગે છે કે મનસની જગાએ નમસ પાઠ હોવો જોઈએ. અહીં અષ્ટાક્ષર મંત્રની વ્યાખ્યા ચાલી રહી છે. મંત્રનું સ્વરૂપ છે ઓમ નમો નારાયણાય. આમાં ઓમકારની વ્યાખ્યા વિસ્તારથી કરવામાં આવી છે. એના પછી નમસ ની વ્યાખ્યાનો પ્રસંગ છે, જેની કદાચ ભૂલથી મનસ લખવામાં આવ્યું છે. આની આગળ નારાયણાય પદની વ્યાખ્યા છે. તેથી અહીં મનસના મકાર નકારથી જે ભાવ લેખવા લેવામાં આવે છે તે નમઃના નકાર મકારનો ભાવ છે, એવું સમજવું જોઈએ. પાર્વતી, હવે હું નારાયણ શબ્દની વ્યાખ્યા કરું છું. હે શુભે, નર અર્થાત જીવોના સમુદાયને નાર કહે છે. તે નાર શબ્દવાચ્ય જીવોના અયન એટલે ગતિ અર્થાત આશ્રય પરમ પુરુષ શ્રી વિષ્ણુ છે, તેથી તે નારાયણ નારાયણ કહેવાય છે. અથવા નાર એટલે જીવ, તે ભગવાનનું અયન નિવાસસ્થાન છે, તેથી પણ તેમનું નારાયણ કહેવામાં આવે છે. જડ ચેતન રૂપ જેટલું પણ જગત દેખાય છે કે સાંભળવામાં આવે છે, તેને સંપૂર્ણ રૂપે વ્યાપ્ત કરીને ભગવાન નિત્ય બિરાજમાન છે, તેથી તેમનું નામ નારાયણ છે. જે કલ્પના અંતમાં સંપૂર્ણ જગતને પોતાનો ગ્રાસ બનાવીને પોતાની જ અંદર ધારણ કરે છે અને સૃષ્ટિના આરંભ કાળમાં પુનઃ બધાનું સૃજન કરે છે, તે ભગવાન નારાયણ કહેવાય છે. સંપૂર્ણ ચરાચર જગત નાર કહેવાય છે, તેને જેનો નિત્ય સંગ પ્રાપ્ત છે અથવા તેને જેના દ્વારા ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે તેમને નારાયણ કહેવાય છે. જળથી ફીણની જેમ જેનાથી સંપૂર્ણ લોક ઉત્પન્ન કહે છે અને પુનઃ જેમાં લીન થઈ જાય છે તે ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. જે અવિનાશી પદ નિત્ય સ્વરૂપ તથા નિત્ય પ્રાપ્ત ભોગોથી સંપન્ન છે, જે સંપૂર્ણ જગતનું શાસન કરવાવાળા છે, તે ભગવાનનું નામ નારાયણ છે. દિવ્ય, એક, સનાતન અને પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા શ્રી હરિ જ નારાયણ કહેવાય છે. દ્રષ્ટા અને દ્રશ્ય, શ્રોતા અને શ્રોતવ્ય, સ્પર્શ કરનાર અને સ્પૃશ્ય, ધ્યાતા અને ધ્યેય, વક્તા અને વાચ્ય તથા જ્ઞાતા અને જ્ઞેય, જે કંઈ પણ જડ ચેતનમય જગત છે તે બધું લક્ષ્મીપતિ શ્રી હરિ છે, જેમને નારાયણ કહેવામાં આવે છે, જેને નારાયણ કહેવામાં આવ્યા છે. તે સહસ્ત્ર મસ્તકવાળા અંતર્યામી પુરુષ, સહસ્ત્ર નેત્રોથી યુક્ત તથા સહસ્ત્ર ચરણોવાળા છે. ભૂત અને વર્તમાન બધું જ નારાયણ શ્રી હરિ જ છે. અન્નથી જેની ઉત્પત્તિ થાય છે તે પ્રાણી સમુદાય તથા અમરત્વ અર્થાત મોક્ષના સ્વામી પણ તે જ છે, તે વિરાટ પુરુષ છે. તે અંતર્યામી પુરુષ જ વિષ્ણુ, વાસુદેવ, અચ્યુત, હરિ, હિરણ્યમય, ભગવાન, અમૃત, શાશ્વત તથા શિવ વગેરે નામોથી પ્રસિદ્ધ છે. તેઓ જ સંપૂર્ણ જગતના પાલક અને બધા લોકો પર શાસન કરનારા ઈશ્વર છે. તે હિરણ્યમય અંડને ઉત્પન્ન કરવાના કારણે હિરણ્ય ગર્ભ અને બધાને જન્મ આપવાના કારણે સવિતા છે, તેમના મહિમાનો અંત નથી, તેથી તેઓ અનંત કહેવાય છે. તેઓ મહાન ઐશ્વર્યથી સંપન્ન હોવાના કારણે મહેશ્વર છે. તેમનું જ નામ ભગવાન ષડવિધ ઐશ્વર્યથી યુક્ત અને પુરુષ છે. વાસુદેવ શબ્દ સર્વાત્માનો બોધક છે. તેમને જ ઈશ્વર ભગવાન વિષ્ણુ પરમાત્મા સંસારના સુહૃદ ચરાચર પ્રાણીઓના એકમાત્ર શાસક અને યતિઓની પરમ ગતિ કહે છે. જેમને વેદના આદિમાં સ્વર કહ્યા છે, જે વેદાંતમાં પણ પ્રતિષ્ઠિત છે તથા જે પ્રકૃતિ લીન પુરુષથી પણ પર છે, તે જ મહેશ્વર કહેવાય છે. પ્રણવનો જે અકાર છે તે શ્રી વિષ્ણુ જ છે અને જે વિષ્ણુ છે તે જ નારાયણ હરિ છે. તેમને જ નિત્ય પુરુષ પરમાત્મા અને મહેશ્વર કહે છે. મુનિઓએ તેમને ઈશ્વર નામ આપ્યું છે. તેથી ભગવાન વાસુદેવમાં ઉપાધિ શૂન્ય ઈશ્વર શબ્દની પ્રતિષ્ઠા છે. સનાતન વેદવાદીઓએ તેમને આત્મેશ્વર કહ્યા છે. તેથી વાસુદેવીમાં મહેશ્વર તત્વની પણ પ્રતિષ્ઠા છે. તેઓ ત્રિપાદ વિભૂતિ તથા લીલાના પણ અધીશ્વર છે. જે શ્રી ભૂ તથા લીલા દેવીના સ્વામી છે તેમને જ અચ્યુત કહ્યા છે. એટલે વાસુદેવીમાં સર્વેશ્વર શબ્દ પણ સમાયેલો છે. જે યજ્ઞના ઈશ્વર, યજ્ઞ સ્વરૂપ, યજ્ઞના ભોગતા, યજ્ઞ કરવાવાળા, વિભૂ, યજ્ઞ રક્ષક અને યજ્ઞ પુરુષ છે તે ભગવાન જ પરમેશ્વર કહેવાય છે. તેઓ જ યજ્ઞના અધીશ્વર થઈને સમસ્ત હવ્ય કવ્યનો ભોગ ગ્રહણ કરે છે. તે જ આ લોકમાં અવિનાશી શ્રી હરિ અને ઈશ્વર કહેવાય છે. તેમની નિકટ આવવાથી સમસ્ત રાક્ષસ, અસુર અને ભૂત તત્કાળ ભાગી જાય છે. જે વિરાટ રૂપ ધારણ કરીને પોતાની વિભૂતિથી ત્રણેય લોકને તૃપ્ત કરે છે તે પાપને હરનારા શ્રી જનાર્દન જ પરમેશ્વર છે. જ્યારે પુરુષ રૂપી હવિ દ્વારા દેવતાઓએ યજ્ઞ કર્યો ત્યારે તે યજ્ઞથી નીચે ઉપર બંને બાજુ દાંત હોય એવા જીવ ઉત્પન્ન થયા. બધાને હોમવાવાળા તે યજ્ઞથી જ ઋગ્વેદ અને સામવેદની ઉત્પત્તિ થઈ. તેનાથી ઘોડા, ગાય અને પુરુષ વગેરે ઉત્પન્ન થયા. તે સર્વજ્ઞમય પુરુષ શ્રી હરિના શરીરથી સ્થાવર જંગમ રૂપ સમસ્ત જગતની ઉત્પત્તિ થઈ. તેમના મુખ, બાહુ, ઉરુ અને ચરણોથી ક્રમશઃ બ્રાહ્મણ વગેરે વર્ણ ઉત્પન્ન થયા. ભગવાનના ચરણોથી પૃથ્વી અને મસ્તકથી આકાશનો પ્રાદુર્ભાવ થયો. તેમના મનથી ચંદ્રમા, નેત્રોથી સૂર્ય, મુખથી અગ્નિ, મસ્તકથી ધ્યુલોક, પ્રાણથી વાયુ, નાભિથી આકાશ તથા સંપૂર્ણ ચરાચર જગતની ઉત્પત્તિ થઈ. સર્વત્ર વિષ્ણુ જ પ્રગટ થયા છે. તેથી તે સર્વવ્યાપી નારાયણ સર્વમય કહેવાય છે. આ પ્રમાણે સંપૂર્ણ જગતનું સર્જન કરીને શ્રી હરિ પુનઃ તેનો સંહાર કરે છે. જેમ કરોળીઓ પોતાનાથી ઉત્પન્ન જાળાને પોતે જ ગળી જાય છે, બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, વરુણ અને યમ બધા દેવતાઓને પોતાને વશ કરીને તેમનો સંહાર કરે છે, તેથી ભગવાનને હરિ કહેવામાં આવ્યા છે. જ્યારે સંપૂર્ણ જગત પ્રલયના સમયે એકાકારણમાં નિમગ્ન થઈ જાય છે તે સમયે તે સનાતન પુરુષ શ્રી હરિ સંસારને પોતાના ઉદરમાં સ્થાપિત કરીને સ્વયં માયામય વટવૃક્ષના પાંદડા પર શયન કરે છે. કલ્પના આરંભમાં એકમાત્ર સર્વવ્યાપી અને અવિનાશી ભગવાન નારાયણ હતા. તે સમયે ન બ્રહ્મા હતા, ન રુદ્ર, ન દેવતા હતા કે ન મહર્ષિ હતા. આ પૃથ્વી, આકાશ, ચંદ્રમા, સૂર્ય, નક્ષત્ર, લોક તથા બ્રહ્માંડ પણ ન હતું. શ્રી હરિએ સમસ્ત જગતનો સંહાર કરીને સૃષ્ટિકાળમાં ફરી તેનું સર્જન કર્યું. તેથી તેમને નારાયણ કહ્યા છે. હે પાર્વતી, નારાયણ આ ચતુર્થ અંત પદથી જીવના દાસભાવનું પ્રતિપાદન થાય છે. બ્રહ્મા વગેરે સંપૂર્ણ જગત ભગવાનનું દાસ જ છે. પહેલા આ અર્થને સમજીને પછી મંત્રનો પ્રયોગ કરવો જોઈએ. મંત્રના અર્થને ન જાણવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અધ્યાય 98 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.